પ્રકાશ કરવાની કઈક તો મર્યાદા છે, તે ખતમ થશે. કેમ કે ટીવી પણ પાછું ઉભા થઈને ખોલવાની તમને ફુરસત નહીં રહે. પડ્યા પડે ટીવી ખોલશો, એક હાથમાં કાપો હશે, બાજુમાં ચાર ચાલો હશે, ટીવીમાં ભગવાનનું ડિલે થતું હશે, દર્શન થતા હશે. ભગવાન તમારાથી પરેશાન, તમે ભગવાનથી પરેશાન કે સવારે ઉઠીને ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ ના આવ્યો, આ મંગલાના દર્શન ક્યાં આવી ગયા. સાવધાની રાખો. જે આપણને જે ઉપદેશની જે પ્રક્રિયા છે તેમાં અમુક જાતની સાવધાની રાખવાની હોય છે, કે જે સાવધાની આપણે રાખીએ કે અધિકારીને અનુલક્ષીને ઉપદેશ છે, દરેકને દરેક જાતનું ઉપદેશ નથી. એટલે જ ગીતામાં ભગવાનને એક યોગ નથી કહ્યો. કેટલાક વ્યાખ્યાકારો કહે છે, અને ખરેખર તો બહુ સાંભળવા જેવી વાત છે, કે ગીતામાં એક યોગ નથી, 18 અધ્યાય છે અને 18 યોગ. ગીતામાં કોઈ એક સિદ્ધાંત નથી કહેવામાં આવ્યો. અને જો મહાપ્રભુજીની વાત પાછી ઉમેરીએ તો 18 અધ્યાયના 18 યોગ પ્લસ પૃથક શરણ માર્ગ, એટલે કુલ મેળવીને ગીતામાં 19 ઉપદેશો છે 18 અધ્યાયના. કેમ કે આપણને કોઈ રીતે વિચાર થાય, મને વિચાર થતો તો જે રીતે કહી વખતે આ વ્યાખ્યાકારની મેં વાત વાંચી કે ગીતામાં 18 અધ્યાયમાં 18 યોગ છે, મને કહ્યું કે બીજા અધ્યાયથી લઈને 18મા અધ્યાય સુધીની વાત તો ક્યાંય સમજમાં આવી ગઈ, પણ પ્રથમ અધ્યાયમાં તો ભગવાને કશું કહ્યું જ નથી, એમાં કેવી રીતે યોગ હશે. પણ પછી એની હિસ્ટ્રી આપણે જોઈએ તો લખ્યું છે અર્જુન વિષાદ યોગોના, અર્જુન નો વિષાદ નો પણ યોગ ત્યાં કહેવામાં આવ્યો છે. એટલે સામાન્ય માણસ કેવી રીતે વિષાદ કરે, તે વિષાદમાંથી આપણને બોધ નથી મળતો. અર્જુનના વિષાદથી પણ કોઈ જાતનો બોધ મળી રહ્યો છે. એટલે જીવનમાં કોઈ વિષાદ પણ હોય તો કેવો હોવો જોઈએ, કે જે વિષાદ થકી ગીતા પ્રગટ થાય એવો વિષાદ હોય, તો વિષાદ પણ તમને કંઈક બોધ આપી શકે છે. અને પ્રસન્નતા એ હશે, પણ જેમાંથી બોધ ના મળતો હોય તો એ પ્રસન્નતા એ નકામી છે. કેવલ પ્રસન્નતાનો હેતુ નથી, જેમાંથી આપણે કંઈ તારવી નથી શકતા, જેમાંથી કશું મળવાનું નથી. નિરંતર બધું ભેગું કરી દઈએ, બધાને આપણે ધારો કે એકને બધાની ક્યાંની બનાવી દઈએ, બધાને ભક્ત બનાવી દઈએ, કે બધાને કર્મપરાયણ કરી દઈએ, ફાયદો લોકોને આજકાલ શાંતિ ભરાય ખોટું નથી કહેતો કે આપણો ધર્મ વિશ્વ ધર્મ. મને આનાથી વધારે ઉચિત વાત દુનિયામાં કોઈ નથી દેખાતી, તો વિશ્વ ધર્મ એટલે શું? કશું જ નહીં. વિશ્વ જેને માનતો હોય તેને વિશ્વ ધર્મ, તો વિશ્વ કે દુનિયાનો કોઈ ધર્મ એવો નથી કે જેને વિશ્વ માનતો હોય. દરેક ધર્મને તે તે ઠેકાણેના અમુક અમુક સંચારના કુટના વધારે કુટના ઓછા વ્યક્તિ બહુ માનતા હશે. આખો વિશ્વ એક ધર્મને માનતો એવો ધર્મ કે એક આપણામાં હૃદયમાં રહેલી ધાર્મિક સામ્રાજ્યવાદની ભાવના છે. આપણે એમ સમજીએ છીએ કે મારો ધર્મ વિશ્વ ધર્મ છે. દરેક ધર્મ તે તે વ્યક્તિનો ધર્મ છે. ધર્મ વ્યક્તિનો હોય છે, વિશ્વનો નથી હોતો. ધર્મ તમારે કરવાની વસ્તુ છે, એ નગદ સોબત છે. મરાઠીમાં કહેવાય છે બાપ દાખવ નિકટ કાપતા, બાપ દેખાડ ક્યાં છે નિકટતા તો કરે એનું નામ. એમ વિશ્વ નગદ સ્વત, ધર્મ જે છે તે નગદ સ્વત છે, એટલે વિશ્વનો. એટલે તમે પૂછો કે ભાઈ તમારો ના મારો નહીં વિશ્વનો. વિશ્વ એટલે શું? વિશ્વ કોઈ બહારની વસ્તુ તો નથી ને. સમગ્ર વિશ્વ કોઈ એક ધર્મને માની શકે એવી નથી. વિશ્વની સ્થિતિ નથી એવી ધર્મની સ્થિતિ. ધર્મ સતત અધિકારી ન છે. જો આપણે ધર્મની પરિભાષા એટલી એક્સેપ્ટ ન બનાવી દઈએ કે એમાં કરવા જેવું કશું રહી ન જાય, વિચારવા જેવું કશું રહી ન જાય, હૃદયના સતત જે બીજ ભાવો છે તેના જેવું કશું રહી ન જાય, આપણે બધાને એક કરી દઈએ એટલે એમ કહેવાય છે તલવારના જોડે આપણે ધર્મ ફેલાવી દઈએ. એટલે બહુ સુંદર કહ્યું છે શાયરે કે શેખને મસ્જિદ બનાકર સાફ ગુટખાના ક્યા, પહેલે તો કુછ આગે કરી અબ ઓર વિરા નહીં. કઈક તો હતું ધ્યાન ધરવા જેવું, હવે એ નથી જડતું. એટલે એને જે કઈ ધ્યાન ધરવા જેવું છે કોઈકના હૃદયની ભાવના એવી છે કે એને મસ્જિદમાં ભાવના કરશે, પ્રાર્થના કરશે તો એને આનંદ આવશે, તો એના હૃદયમાં રહેલો બીજે ભાવ અંકુરિત થશે, પલવિત થશે, પુષ્પિત થશે, ફલિત થશે. જબરદસ્તી એની સામે આપણે જઈને કહીએ તો મસ્જિદમાં કાંઈ નથી, બધું વિરાન છે, તમે મૂર્તિને પૂજો, આ ખોટી વસ્તુ. જેના હૃદયમાં ભગવાનને મસ્જિદમાં પ્રાર્થના કરવાનો બીજ ભાવ છે તેને મસ્જિદમાં પ્રાર્થના કરવા દો. જે મૂર્તિ પૂજી રહ્યો છે એને જઈને આપણે કહીએ કે ભિત્વાચાર ભજતેયોમાં ભક્મનિયમ જીવતી સર, જેમ પ્રાણી માત્રમાં રહેલા પરમાત્માને છોડીને મૂર્તિમાં જે પૂજા કરે છે એ મૂળ છે એ ઢકાયેલી રાખથી ઢકાયેલી આગમાં આહુતિ આપી રહ્યો છે. દરેક વાતની ચિંતા થઈ શકે છે, પણ તમે અધિકારીનો વિચાર તો કર્યો નહીં ને. એ કોના માટે કહેવામાં આવ્યું છે, શા માટે કહેવામાં આવ્યું છે, દરેકને દરેક ઉપદેશ ન હોય જે એ વાત કહેવામાં આવી છે એ જુદા તબક્કાની અધિકારની વાત છે. મૂર્તિ પૂજન એક જુદા ભાવ દ્રષ્ટિથી કહેવામાં આવ્યું છે. કર્મ દ્રષ્ટિથી મૂર્તિ પૂજનની નિંદા થઈ શકે છે, જ્ઞાન દ્રષ્ટિથી મૂર્તિ પૂજનની નિંદા થઈ શકે છે, ભક્ત દ્રષ્ટિથી મૂર્તિ પૂજનની પ્રશંસા થઈ શકે છે. એક જ વાત સાચી હોઈ શકે છે, એક જ વાત ખોટી હોઈ શકે છે. કોઈકને છોડા આપવો, ડોક્ટરના હાથમાં શાર્કમાં શાર્ક છોડો આપવો અત્યંત અભિનંદનની વાત હોઈ શકે છે. મર્ડરના હાથમાં ગુપ્ત છોડો આપવો એ કદાચ નિંદાની વાત હોઈ શકે છે. એટલે વિવેકનો પ્રશ્ન એમાં રહેલું છે આપણે કે આપણે કોના હાથમાં શું આપી રહ્યા છીએ. જ્યાં સુધી અધિકારની વિવેચના આપણને સ્પષ્ટ નથી થતી ત્યાં સુધી લે મહારાજ કરીને જેમ જાગૃત થયા, મોહ નિદ્રામાંથી પાણી મેળવા મળ્યા, એમ આપણે દરેકને દરેક ઉપદેશ આપવાની જે આપણી એક ધાર્મિક સામ્રાજ્યવાદી વૃત્તિ છે એના ઉપર અંકુશ નહીં પાડશું ત્યાં સુધી વિશ્વમાં ધર્મ શાંતિ થશે નહીં. ધર્મના નામના ઝઘડા જ વધશે, સ્પર્ધા વધશે, કેમ કે આપણે બધા સમર્પિત છીએ. પણ દુઃખની વાત છે કે આપણે કોઈ પણ સર્વ સમર્થ નથી. દરેક વ્યક્તિ સમર્થ છે, પોતપોતાના સામર્થ્યથી ચીના ઘરમાં શરૂ થઈ જશે, શાંતિ કદી થશે નહીં. એટલે સૌથી પહેલા આપણી જે પ્રાચીન શાસ્ત્રીય દ્રષ્ટિ છે એના એની એક વિશિષ્ટતા એ છે કે જે વ્યક્તિ જે માર્ગ ઉપર ચાલી રહ્યો છે તે માર્ગ થકી પરમાત્મા એને મળવા માંગે છે એ વાતના માટે બધા તમારો આશ્વસ્ત રહેવો જોઈએ. નામ એકો ગમ્યા ભગવતી પાયતા મરણ વૈવ એમ જે કહેવાય છે, કેમ ભાગવતમાં પણ કહ્યું છે કે કથમ યથા ભવનદત્ત પદાર્થના, પગ તમે આ દિશામાં ઉતાડો, પૂર્વમાં ઉતાડો, પશ્ચિમમાં ઉતાડો, આ ઉત્તરમાં ઉતાડો, દક્ષિણમાં ઉતાડો, જયારે પગ ઉછાળે ત્યારે પડશે કે પગ ક્યાં પડશે. ઉછાળવાની દિશા નોખી નોખી હોય શકે પગના, પણ પગ જયારે પડશે ટકશે એટલે ભૂમિ ઉપર જ ટકશે. એમ જેટલી દિશામાં તમે પગ ઉછાળી રહ્યા છો, જેટલી દિશામાં તમારી સાધનાની વૃત્તિ ઉછળી રહી છે, કોઈ દિશા ખોટી નથી. તમારા માટે તે જ દિશા યોગ્ય છે. અને શ્રેષ્ઠ કર્મ નિરત સંતૃપ્તિ લભતે નરક, સકર્મ નિરત એ તમે સ્વકર્મ નિરત રહેશો તો તમે ક્યાંક પહોંચી શકશો. અને તમે સ્વકર્મ નિરત નહીં રહો, જ્ઞાનીને તમે ભક્તનું ઉપદેશ આપી દો, ભક્તને જ્ઞાનીનું ઉપદેશ આપી દો, બંનેને કેન્સલ કરીને કર્મનું ઉપદેશ આપી દો. એટલે સુપ્રસિદ્ધ ઠેકાણે વાંચ્યું હતું કે તાબા આગળ જ જાય તર વાત જોતો. એટલે તાબા તો ક્યાંય પહોંચી જાય તો વાત શું કરવાની, આમાં શું કર્યું છે, ભૂત ભૂલ ફરકથી કરો. ભૂતખાને મેં જો પહોંચે તો ભૂત વગેરા મંદિરમાં પહોંચે તો કયું મૂર્તિને તોડીને શકે. આવા ઉદેશ પ્રણાલીથી આપણે ક્યાંય પહોંચી શકવાના નથી. નિષ્ઠા આપણી ખંડિત થઈ જશે. જે લીલાનો જે બોધ છે તે આપણા હૃદયમાં અવતીર્ણ થવાનો નથી. જે લીલામાં અંગીકૃત છે, જે ભાવભૂમિ ઉપર જે સાધનો અંગીકૃત થયા છે, કોઈ સાધનો વ્યર્થ નથી. નહીં કલ્યાણકૃત દિશામાં આગળ જનાર કોઈ વ્યક્તિ દુર્ગતિને પ્રાપ્ત થવાનું નથી. તેથી આપણને એ વાત પહેલા સમજવી જોઈએ કે પુષ્ટિ માર્ગ આપણે જયારે કહી રહ્યા છીએ તેમાં આપણને અહંકાર કેળવવા માટે નથી કે અમારી આત્માનું પોષણ પરમાત્માએ કર્યું છે અને બીજાની આત્માનું પોષણ પરમાત્મા કરતો નથી. જો એ અહંકાર આપણે કેળવ્યો તો સમજો કે તમે પુષ્ટિ માર્ગથી ભ્રષ્ટ થયા છે. તમારે આત્માનું પોષણ પરમાત્મા કરે છે તે પુષ્ટિ માર્ગ છે. એનો અર્થ તમારે એટલો જ હૃદયમાં અવતીર્ણ થાય કે પરમાત્માએ મારી આત્માનું પોષણ કર્યું છે, તેથી પરમાત્માની મારે ભક્તિ કરવાની છે. અને તે ભક્તિ છે ભગવાન ગીતામાં સમજાવે છે ચતુર્વિધા ભજન તેમાં જના આર્તો જિજ્ઞાસુ રસાર્થી જ્ઞાની કે ભરતા શબ તેષામ જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિ વિશિષ્ટ છે પ્રિયો હિ જ્ઞાની નો અર્થ અહમ તજ મમ પ્રિય. એટલે ચતુર્વિધા ભજન તેમાં જનાર્થ સુધી યોજના આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી આર્તો જિજ્ઞાસુ અને અર્થાર્થી તે આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી એમ ચાર પ્રકારના ભક્તો છે. પણ ભગવાનને બહુ સુંદરતાથી ત્રણ કોટીને એક ઠેકાણે મળતી છે. આર્તઃ જિજ્ઞાસુ અને અર્થાર્થી. ભગવાન નું ભજન આપણે જે આપણા સુખ દુઃખ છે તેને મટાવવા માટે કરી શકતા હોઈએ છીએ. આ સ્થિતિમાં ગભરાઈ જાય, દિલ તેને હૃદય છે, જયારે હૃદય કષ્ટ તે વેચી નથી શકતો, કોઈ તેને પોકારવા માંગે છે, કોઈ નથી મળતો, તો ભગવાન તો સર્વત્ર છે ને, ભગવાનને નહીં પોકારે તો કોને પોકારે? એટલે આ તો વ્યક્તિ પણ ભગવાનનું ભજન કરે છે. ગજે ભગવાનને પોકારે, દ્રૌપદીજીએ ભગવાનને પોકાર્યા, પ્રભુએ એમની પોકાર સાંભળી લો, આ તો ભગવાનને પોકારે, એમાં કદી ખોટું નથી. પણ વિવેચન એમાં સમજવાનું એ છે કે આ તો ભગવાનની ભક્તિ કરે છે, એટલા માટે નહીં કે ભગવાન વિવેક જોઈએ છે, એટલા માટે કે આરતીને એ સહન કરી શકતો નથી. જે આરતી એટલે અનુભવાઈ ગઈ છે એટલે સહન કરી શકતો નથી, સહન કરવાની સામર્થ્ય એનામાં નથી. જે રીતે યા તો એનામાં સહન કરવાની સામર્થ્ય આવી જાય અથવા એની આરતી દૂર થઈ જાય, પછી એ ભક્તિ કરશે કે નહીં કરશે ત્યાં એક મોટું પ્રશ્ન માર્ક. જિજ્ઞાસુ ભગવાનના ભજન કરે છે. ઘણા ધ્યાનમાર્ગીઓ ભગવાનના ભજનની વાતો કરતા હોય, કૃષ્ણના નામના આંસુ આવે એમના આંખમાં, પણ એમને જઈને સ્પષ્ટ થાય આપણે પૂછીએ કે કૃષ્ણ એ પરમાત્મા પરબ્રહ્મ છે કે નહીં, તો કે ના, પરમાત્મા પરબ્રહ્મ તો સગુણ સાકાર ન હોઈ શકે, પરમાત્મા પરબ્રહ્મ તો નિર્ગુણ નિરાકાર હોય. કૃષ્ણનો આકાર સગુણ સાકાર રૂપ એ તો માયિક છે, માયાથી લીધેલો એક સ્વરૂપ છે. એટલે ભજન કરે કૃષ્ણના નામથી રડે ખરા, કૃષ્ણની લીલામાં રડે ખરા, પણ જિજ્ઞાસુની ભક્તિ એટલે શું કે પરમાત્માને મને જાણવું છે તેથી હું ભક્તિ કરી રહ્યો છું, જે રીતે જાણી લઈશ પછી ભક્તિ નહીં. તો જ્ઞાન પ્રાપ્ત થયું અને પેલું કહેવાય કે ગ્રહસ્તરી બંને વહી છે, જે રીતે ધ્યાન પ્રાપ્ત થયું તે રીતે પેલું વૈદ્યરાજ આપણને ઘરી જેવો લાગે, હવે કેમ આવ્યા પાછા, બિલ નથી ચૂક્યું, પૈસા નથી ચૂક્યા, અરે આપી દેશે 15 દિવસમાં, હવે તબિયત સારી છે, હવે તબિયત તમે નહીં આવતા, આટલા દિવસે પોકારી રહ્યા હતા, તમે આજે શું થઈ ગયો, આજે પાક ચાલી ગયો ને. જિજ્ઞાસુને જે રીતે ધ્યાન મળ્યું તે રીતે તે ભક્તિ નહીં કરે. એ જે ભક્તિ છે જિજ્ઞાસુની ભક્તિ, જ્ઞાન માર્ગીની ભક્તિ, એ ભક્તિ કરી એમાં બાહ્ય ચિહ્નો બધા એવા નિવાસ છે, જે ભક્ત માં ભક્તિ માર્ગી ભક્ત ના જેવા એ રડશે, એને હૃદયમાં ગણગણી થશે, ગણપતી થશે, એને આંસુ આવશે, ગદગદ થઈ જશે, પણ અંતે જ્ઞાન માર્ગીની ભક્તિમાં એ તો રહેશે કે જિજ્ઞાસુ ભક્તિ કરી રહ્યો છે, એ જિજ્ઞાસુ છે તેથી ભક્તિ કરી રહ્યો છે, પ્રેમ કરે છે તેથી પ્રેમ નથી કરતો. એટલે એના આગળ પ્રયોજન છે જિજ્ઞાસા, અને એ જિજ્ઞાસા પૂર્તિના માટે ભક્તિ કરે, તેથી ત્યાં કહેવાય છે કે વાર્તામાં એવું આવે છે કે ઋષિ મુનિ ને કોઈ ઠેકાણે એક ઉંદરજી પાણીમાં વહેતી દેખાય, પાણીમાં વહેતી દેખાય ઉંદરજી, એટલે એમને ચિંતા થઈ કે આમાં ભરી જશે, એમણે ટોપલો બચાવ્યો ત્યારે, અને એને જે વખતે બચાવ્યું એ વખતે કેમ જીએ છે, કારણ કે એટલા માટે કીધું કે બિલાડી મારે પાછળ પડી ગઈ, એટલે હું ટૂંકા થઈ ને પાણીમાં પડી ગઈ, એટલે કરતા તને બિલાડી કેટલી લાગે છે, તો હું તને બિલાડી બનાવી દઉં, પણ બિલાડી બનવા તો પ્રોબ્લેમ સોલ્યુશન થતો નથી, બિલાડીને પાછી કૂતરાની ચીક લાગે, કૂતરાને વરુને ચીક લાગે, વરુને દીકરાની ચીક લાગે, દીકરાને કોઈને ચીક લાગે, કોઈને કોઈને ચીક લાગે, અંતે એને શેર બનાવ્યો, શેર બનાવ્યો એટલે પેલી ઉંદરજીએ જે ઋષિને ઉપર તરાપ લગાવ્યો, ઋષિને કહ્યું કે આ તો પંચાયત ઉડી થઈ જશે, એમને કહ્યું પુનઃ મૂડી થાવ, કઈ પાછી મૂડી થઈ જાય, કેમ કે તારામાં વૃષ્ટિ તરાપ લગાવવાની છે, તું બચવાની વૃષ્ટિથી નથી બચવા માંગતી, તું તરાપ નથી લગાવી શકતી, અસમર્થ હતી, તેથી તું તો એની હિંસા નથી કરતી, આ હિંસા તારામાં નથી, તારામાં એ હિંસા છે, પણ નિર્બળ છે તેથી ફરી ઉપનિષદોમાં તમે જોશો તો વિવેચના આવી ચેતા ಅಧಿಕ ಪಶ್ಯ ವಿಷಯ ವಾಮದೇವ ಪ್ರತಿಭೆಗೆ ಅಹಂ ಮನುರಭವ.